ભગવાન કઈ તમારા ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. લોકો ઉપરી કરી દેવડાય મારે એટલું ઉપરી. તો આપણે ઘરમાં બહેર્યું હોય કે ભજીયા કરી આલે ઉપરી ગણી ગણાય આપણે કે ભજીયા કરી આલે છે. ભગવાન કઈ ભજીયા કરી આલે આત્મા પરમાત્મા જોવા કે પોતાના દેહ ની અંદર જ આત્મા જોવો પરમાત્મા જોવા. જીવ શિવ દશામાં આવ્યા પછી એને બધાના દેહ માં આત્મા પરમાત્મા જોવા કે પોતાની અંદર જ પરમાત્મા જોવા? ના, બધા જીવ માત્ર આપણા ઘણા ખરા દિવસ છે, જોઈ શકે છે આપણા ઘણા ખરા જોઈ શકે છે બધા ઘણા ખરા લગભગ પોતાના જોઈ શકે છે. બીજા શું દેખાય? તમારા શું દેખાય? બધા શીત થયા પછી રહ્યું છું કરવા જ પડે. ફરી આવરણ આવી જાય. જતો રહેતો નથી, ફરી આવરણ હવે બરોબર આવરણ એટલે પછી વાંધો થઈ જાય, પછી વાંધો થઈ જાય. એટલે પાંચ આજ્ઞા આપેલી કે ભાઈ અમારી જોખમદારી ક્યારે કે મારી આજ્ઞા પાડશે તો મારી જોખમદારી જાઓ. આજ્ઞા ના પડે જોખમદારી કોણ લે? મોટો પ્રશ્ન ઉડી જાય. મહિનો પ્રશ્ન છે કે આત્મા પ્રાપ્ત કરવાનો હોય તો પોતે જ ભગવાન છે ને? આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પૂછે. આત્મા પ્રાપ્ત કરવાની જરૂર છે ખરી, એ પોતે જ ભગવાન છે ને? આત્મા પ્રાપ્ત કરવાનો નથી, આત્મા તો છે એની પર આવરણ. આત્મા ભગવાન છે તો એમને કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે? આત્મા આત્મા ભગવાન છે તો એને પછી કોઈ પ્રાપ્ત કરવાની જરૂર રહે છે? ના, પ્રાપ્ત છે જ, પણ એની પર આવરણ તોડવા છે તો ફળ મળે, ને તો ફળ કેવી રીતે મળે? તમે તમારા ઘરમાં મિલકત બહાર બહાર કરી હોય પણ ક્યાં તમે જેવું જાણો નહીં તો તમારે ઉઠેલા રૂપિયા રહેવા જવા પડે. પણ કોઈ દેખાડે તમને કે ભાઈ અહીંયા ખોદો, અહીં પુષ્કળ ધન છે, તો પણ તમારે કામ લાગે. એ રીતે આત્મા તમે છે, પરમાત્મા છે, પણ ઉપર આવરણ છે, શું કામ લાગે તમને? સમજાય છે ને? તે જ્ઞાની પુરુષો આવરણકારી આપે. માણસે આવરણ કાઢવા માટે શું કરવું જોઈએ? જે જે કરે ને તેનાથી આવરણ વધે. તમે જે જે કરશો તેનાથી આવરણ વધશે પણ ઘટશે નહીં. તમારે શું પૂછ્યું છે? ઉપચાર કરવા પડે કે કઈ દ્રષ્ટિએ જવું પડે? માણસે માયાનું જે આવરણ છે એ આવરણ છોડવા માટે માણસે કયા ઉપચાર કરવા જોઈએ? કઈ દ્રષ્ટિએ? જે જે કરશે તેથી આવરણ જાણું થશે, વસ્તુ જાણું. એટલે એને શું કરવું જોઈએ કે કોઈ એવા કોઈ મુક્ત પુરુષ ની પાસે જઈ અને કેવું જોઈએ કે મને સાહેબ મારું આવરણ કાઢી આપો, તો એ કાઢી આપે. જેમ બંધેલો માણસ હોય, આખા થઈ જાય સાહેબ બંધેલો માણસ હોય એક સામલા સાથે, તો એના એ પોતાની પાસે છૂટી શકે ખરો? તો પછી એને શું કરવું પડે? કોઈ કોઈ અડતો વડતો હોય ને તેને એમ કે ભાઈ વધારે નહીં પણ એક એક વાંટો તું મને તોડી આપે. શું કે પછી વાંધડો હોય દેખાતું ના હોય છતાં પાસેથી બ્લેડ મૂકીને એક વાંટો તોડે ત્યારે પોતાને ખબર પડે કે આ તૂટ્યો છે, પછી તૂટી જાય. એ રીતે પોતાની જાતે તૂટે નહીં, લાખ આવતા જાય, કરોડ આવતા જાય, તે ના તૂટે. આમ સમજ માં આવ્યું? પોતે જે જે કરે તેનાથી વધારે ગાઢ થતું જાય, જાડું થાય આવરણ. કારણ સંસાર સંસારને માટે ફાયદા માટે પ્રયત્ન ચાલે, તમારા આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન અને આમાં મહેનત એ ચાલે નહીં. એ તો આજ્ઞામાં રહેવું પડે. શું કરવું પડે? હા, એક રામ દશરથ ઘર જન્મે, એક રામ ગટગટ વ્યાપી, એક રામ સકલ વિસારા, એક રામ સત્ય ન્યારા, એક રામ સકલ મે સારા. એક રામ સકલ વિસારા, ચાર પ્રકાર ના રામ છે એવું એક પ્રવચન માં એમણે સાંભળ્યું હશે. એક રામ દશરથ ને ઘેર જન્મેલો તે, એક રામ ગઢગઢ માં છે તે, બીજો એક સકલ બિસારા, અને ચોથો છે તો સક્ષે ન્યારા. એવા ચાર રામ છે તે વાત સાચી? પેલો છે દશરથ નો પણ છે તે, અને ગઢગઢ માં નાજીક નો છોકરો રામ હતી એનો. ચાલો દશરથ છે તો બીજો કોણ? સબકે ગઢગઢ મેં, ગઢગઢ મેં. પછી બીજો સકલ બિસારા, એ શું કહેવા માટે? સકલ બિસારા દરેક જગ્યાએ વ્યાપેલો છે, જળ ચેતન બધામાં. સકલ પસારા, એ વાત ખોટી, બે બે વાત સાચી છે, બે બે વાત સાચી છે. અને ચોથો સબસે ન્યારા. નહી, સબસે ન્યારા છે બધા ના ઘટવા છે તે એક જ વાત છે, બીજી ચાર નથી વાત. ઘટવા જે છે તે ન્યારો જ છે, સત્ય સમજ ને? એટલે એક જ વાત છે. અને પેલા દશરથ ના રામ એ તો એક પ્રગટ થયેલી વાત છે, પ્રગટ. બાકી એક જ ભગવાન છે, એ નથી ગટગટ માં વ્યાપેલા, એ જુદા જુદા નથી. અગર તો પેલા એ નથી કે શું કે સકલ પસારા, હા ભગવાન વ્યાપેલા ના હોય. ભગવાન તો દેહ ની અંદર બેઠા છે ત્યારે દેહ સ્વરૂપ જ છે. જયારે પોતે મુક્તિ જાય, નિર્વાણ થાય, ત્યારે આખા જગત માં પ્રકાશ ખ્યાલ વ્યાપી જાય. કહ્યું ને, પણ કેટલા પૂરતું? પછી વ્યાપેલો ના રહે. વ્યાપેલો રહે તો આપણે ધંધા ક્યાં કરીએ? સમજે ને? એટલે વ્યાપેલું પેલું ખરું છે કે ગટગટ માં રામ છે તે બરોબર છે. પછી એક રામ છે તે સર્વથી ન્યારા છે તે વાત છે. પણ એટલું એક જ છે આ, સમજે ને? પણ એ તો વાતો છે આ બધી. વાતો કરવાથી કદી વળે નહીં. દુઃખ વધ્યા છે. શુક્રવારે નો માર સાંભળ્યો છે. શું પછી બીજી વાત કરવા? હવે તો હું તમારી કને ઈચ્છા રાખું છું કે અમને આપો. એક દાડો મારી પાસે તમારે અમે નક્કી કરીએ છીએ. એક દિવસ નમો સીતારામ, નમો સીતારામ, નમો વાય હરિયાણમ, નમો વાય હરિયાણમ, નમો વચ્ચાયણમ, નમો વચ્ચાયણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો વર્યંતારામ, નમો વર્યંતારામ, નમો સીતારામ, નમો સીતારામ, નમો વાય હરિયાણમ, નમો વાય હરિયાણમ, નમો વચ્ચાયણમ, નમો વચ્ચાયણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો વર્યંતારામ, નમો વર્યંતારામ, નમો સીતારામ, નમો સીતારામ, નમો વાય હરિયાણમ, નમો વાય હરિયાણમ, નમો વચ્ચાયણમ, નમો વચ્ચાયણમ, મંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગળારંગ ગયા. ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જલ તેજ નથી, તેજ એટલે અગ્નિ, એટલે આવી શકે પડે. તેજ ઉત્પન્ન થાય તો પતે બહુ સારી રીતે, પતે નહી પાકે, પકવે ભાખરી પાકી કરે રોટલી છે કે એનાથી અગ્નિ નહીં બેસે. તેજ તેજ પૃથ્વિ જળ તેજ વાયુ ના કાર તેજ એટલું નથી, તેજ આપણે શીખીએ નથી જાય. ફ્રૂટ આવે છે એમાં તેજ ની જરૂર નહી, ફ્રૂટ ફ્રૂટ ફળ ફળાદી એમાં તેજ ની જરૂર નહી, કેમ એમાં તેજ હલકા પોતે પચવા માં હલકા હલકા એટલે કાચા સારા તમે વિટામિન ઉડી જાય છે, શેકવા જાય બાફવા જાય તો વિટામિન ઉડી જાય. બરાબર સમજ પડી ને, હલકા એટલે હલકા હલકા એમને પચવામાં જ હલકા એક કાચો ખાવાનો. અમુક શાકભાજી બી બાફીએ છે તો એના વિટામિન ઉડી જાય છે. હે અમુક શાકભાજી પણ બાફીએ એટલે વિટામિન ઉડી જાય છે ને પાછા ઉડી જાય. અને અમુક શાકભાજી ખાલી આ તેજ માટે તેજ વખત જ એ કરવા પડે છે, તપવા પડે છે, એનો વઘાર કરીને ઉતારી દેવા પડે છે ને. બસ અમુક શાકભાજી વઘાર એટલે સંસ્કાર, વધારે શેકવાની જરૂર એ નથી પડતી. અમુક શાકભાજી ને વધારે શેકવાની જરૂર પણ નથી પડતી. વાયુ ની શાક હોય ને સંસ્કાર છે તે ગરમ ગરમ ના આપે તો વાયુ ના થાય. ઘેરો પોતાનો જ ઘાટ કરે છે. વિજ્ઞાન એવું કેવા માંગે છે, જે વિતરાગ નું વિજ્ઞાન છે એ કે નહીં તમને તમારી એવું લાગે ને જાત હોય ને. આ સંકળતા નથી ભગવાન જેવા પેલા તો એક કલાક માં 20 કામ કરી નાખ્યું. ચર્ચા પૈસા કાઢી દે તો તમને ભાવ નહીં કહે. તમારે વાર છે પણ તમને જણાવવું છે કાયમ પહેલેથી જ વાર છે. પૈસા શું કાઢું કરવાના છે પૈસા દે મેરે હા તો એ આવતો પછી દેવો હા પુસ્તકો કેટલા બધા ઇંગ્લિશ કેટલા બધા છે ઇંગ્લિશ કે જે વધે નહી ઘટે નહી હા તો કોઈ ટેમ થી બંધેલો આ રસ થાય દેવો ને રસ થાય અમારે કેવું ખોટું દેખાય એટલે જયારે તમને કોઈ બારવટિયા લૂંટનારા ભેગા થયા કે તમારા આ જ્ઞાન હાજર ના થાય જ્ઞાન ના કરે મેરેજ આપડે હાજર કરવું ના પડે ને તો ખોરા ના જવું પડે એમના રૂમ માં હોય ગયા છે આવી જાય થઈ જાય નઈ જ્ઞાન છે. દાદા હું ભાગવત ની મેં 7 દિવસ ની સપ્તાહ કરી હમણાં ભાગવત ની 7 દિવસ ની એમને સપ્તાહ કરી એનું વાંચતા વાંચતા પછી મને ઘણા ફોડ પડી ગયા જે પેલા સમજતો હતો એના કરતા મેં બધું તો બધું દાદા બહુ સરસ રીતે કે છે અને વિજ્ઞાન શબ્દ જ્યાં જ્યાં ઘણી જગ્યાએ ભગવત ના બધી સત્તા કરી છે ને એ વાંચતા વાંચતા ઘણા ફોડ પડી ગયા કે દાદા જે આપણે સમજાવ્યા છે તે બધું છે ને બધું સમજ પડી જાય એવું છે વિજ્ઞાન શું વિજ્ઞાન શું વિજ્ઞાન શબ્દ વારંવાર વિજ્ઞાન શબ્દ અંદર આવે છે. જ્ઞાન એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન માર્ગદર્શન અને આ વિજ્ઞાન તો માર્ગ આપણને કે આમ ચાલો આપણે આપણે એના ઘર મહેમાન હોય ને એ રીતે કામ કરે વિજ્ઞાન હાજર થઈ જાય છે ને તાર ભાડો મળે તો ભણ થાય કેલો મમાને પથરા માર્યા જેવી વાળી છે કેવી હોય પથરા માર્યા જેવી હૃદય પર પથરો માર્યો હોય ને એવી વાળી થઈ કહ્યું એટલે હૃદય પર બધા ઘા લાગેલા હોય એમાં કાળજે માં કઈ લાગે રૂઝાય કઈ ઉપાય નથી બહાર આ એક જ દાદા ભગવાન ના ચિંતન જે કાંઈ બોલે તેનાથી રીતે જાય, બાકી કોઈ રીતે જાય. અગર દાદા ભગવાન દાદા ભગવાન બોલે તો એ રૂજાવાનો આ એકલ જ માર્ગ. એટલે અજાણ્યા માણસ બોલે તો એ નહીં રૂજાય બિચારા. એવું નથી તમને એકલા રૂજાય, અજાણ માણસ એટલે આપણે શું કહીએ છીએ કે બધાને કોઈને બોલાવડો બહારથી બોલાવવાનું. એમને એકલો પ્રેક્ટિસ હોય પછી નહીં છોડે આપણે. ના ના છોડે, ના છોડે, ના છોડે. આપણા હૃદય લોકો ચાલુ પડે છોડે કે મરવા ના દે અને મારી નાખ્યા દેવા કેવા ગા પડે પડ્યા. તમારે તો એકલા તો કઈ સ્પેશિયલ હતું તમારે બધે ભગવાન એ ભગવાન છે. હું તો પટેલ છું તો ખુલાસો કર્યા પછી બહુ ડાયા થઈ જાય. પછી બહુ ડાયા થઈ જાય દાદા. એક વાર ચાખે પછી તો ચાખ્યા પછી ખુદ છે ને. પછી તો તમે દાદા ભગવાન પછી ફૂલ અને એક કલાક મુખ એ બહુ અકળાવ દાદા લોકો. દાદા ભગવાન ફૂલ અને એક કલાક માં મુખ આ વસ્તુ બહુ અકળાવે છે લોકો. અકળામણ લાગી છે અને સાધુ આવડે એવું બોલે છે. હશે આજે થવાનું છે. આપડે કઈ ખોટો ઈરાદો બધી ઈરાદો તો નથી ને આપડો. બધી ઈરાદા ને વાયરા ને પહોંચ ગઈ. અગાઉ ગાજેલા છે ને બધા જુદા જુદા ભગવાન થી. એટલે અગાઉ બધા જુદા જુદા ભગવાન થી ગાજેલા છે ને એટલે આવું ગાજેલા. ભગવાન કેવી રીતે આ કલયુગ માં હોય છે? ભગવાન કેવી રીતે થઈ છે કલયુગ માં પૂર્ણ થઈ શકે નહી? અને આ બીજા બધા લોકો લઈ બેઠેલા ઉત્તર પગના લોકો હેરાન કરે છે. બીજા બધામાં તો માનવતા હરકી નથી આવી. એ બધા ભગવાન મારી પાસે લાવે એના માનવતા હોવ નહીં હોય એવું તમે પૂરા કરી આપો. માનવતા સુધા નથી. ચલો માનવતા આવવું જોઈએ. પછી સુપર હ્યુમન જેવા માણસ હોય એવા માણસો હોય તે પણ ભગવાન ના રહે. ભગવાન ના રહે. ના ભગવાન તો ભગવાન એટલે ભગવાન. આ તો આ જે ભગવાન દેખાય છે ને એમાં સુપર હ્યુમન જેવો કોઈ નથી. હજુ માનવતા જાય. તત્વજ્ઞાન તરંગીની છે ને દાદા, તત્વજ્ઞાન તરંગીની. એમાંથી અક્રમ માર્ગ ને ક્રમિક માર્ગ નું જે છેલ્લે લખેલું છે ને એ લોકોને બતાવીએ છીએ તો જરાક સમજ પડે છે લોકોને. અક્રમ ને ક્રમ તત્વજ્ઞાન તરંગીની માં છે ને એ લોકોને બતાડીએ ત્યારે જરાક થોડી સમજ પડે છે કે આવો માર્ગ છે ખરો. જે માર્ગે આપણે પહોંચાય એ માર્ગ તો ખરો છે એવું કબૂલ કરવું જ પડે. જે આપણને ગમી જાય જચી જાય સાચો માર્ગ. જે ઉતરી જાય સાચો માર્ગ. આ લોકોને તો એવું છે ને એમનાથી જવાતું નથી પહોંચાતું નથી રસ્તે. અને પાછા કે છે આ જ રસ્તો રાખો તું આ રસ્તે ચાલ ને પહોંચી જવા છે. પુરાવો આવે જે પુરાવો આવે છે તો તમે પહોંચી શકતા નથી. મેરે પુરાવી થી બાજુ મૂકી દે દિવાળ દીધી પગડ છે ને વાંકું કરે છે. સીધું નહીં કરતા ઢગલે વાંકું જ કરતા તમે પેલા કેવું ડેકોરેશન માર્ક કાઢ્યા બધા. કેવા કાઢ્યા? ડેકોરેશન. ડેકોરેશન રહીત માર્ક હોય તો આપડે ચોખ્ખો માર્ક છે, અને આપડે તો પૈસા લેવાના હોય, પૈસા ની વાત જ નહીં ને આપડે. इसलिए कि हम तो ये मानते हैं कि आत्मा को बुलाकर ही आज सारी समस्याएं पैदा हो गई. इसलिए हम ऐसा समझता है कि आत्मा को बुलाकर ही ये सारी समस्या पैदा हुई है. आत्मा तो आत्मा ने भूली क्या एना थी आ बधी समस्या उभी थी. क्या समस्या? आज जगत में बधी पजल थी गया थे. तो कोई भूल गया नहीं, ऐसी चीजें ही है. वो दो चीज पहले वो साथ हो जाती है. छह तत्व है सनातन. ये वर्ल्ड में सनातन चीज कितनी है? छह तत्व सनातन है. ठीक है. क्या बोलते? छह तत्व सनातन है. वो जब भेगा हो जाता है, दो दो तत्व भेगा हो जाता है, तो अपने का खुद का गुण कोई फेरफार नहीं होता है. अपना खुद का गुण धर्म कोई फेरफार होता नहीं. बिल्कुल नहीं. मतलब दो भेगा हो जाता है, इससे विशेष गुण हो जाता है. विशेष गुण विभाव नहीं, पर विशेष गुण विभाव भी हो जाता है. आत्मा के साथ विभाव मिलता है तो विभाव भी होता है. आत्मा के साथ पुद्गल मिलता है तो विभाव हो जाता है. विभाव क्या चीज है? विभाव परिणति हो जाती है. विभाव परिणति हो जाती है. वो विभाव ऐसी अर्थ नहीं है. ये वो अर्थ जैन समाज में करती है. विभाव ऐसी अर्थ भगवान की समझना नहीं थी. ऐसी विभाव का अर्थ क्या है? विशेष भाव. विशेष भाव विरुद्ध भाव नहीं. नहीं, विरुद्ध का मतलब नहीं, विशेष परिणति. विशेष भाव हो गया. प्रत्येक योग में विशेष परिणमन होता है. हाँ, तो विशेष भाव में क्या हो गया? ये क्रोध मान माया लोग दोनों की दोनों का गुण धर्म नहीं है. उद्धव का भी नहीं है, चेतन का भी नहीं, मगर दोनों साथ हुआ. संयोग से होता है. उसको व्यतिरिक गुण बोलता है. ये सब संयोगिक है, संयोग से होने वाले धर्म. हाँ, ये सब संयोगिक है. संयोग से होने वाले धर्म. पूरा कषाय और लोक कषा संयोग से हो जाए. हाँ, संयोग से होने वाला अपना अन्वय गुण नहीं है. संयोग से होने वाला गुण वो विनाश भी होता है, उत्पन्न भी होता है. संयोग से होने वाला गुण वो जब जुदा हो जाता है, ज्ञानी पुरुष दोनों को जुदा विभाजन करता है, तब विनाश भी होता है. रोज मान माया रोग तक चली जाता है. बस नहीं जानते हैं तब तक रहता है. नहीं जानते हैं तब तक रहता है. अज्ञान उसका निमित्त कारण है. वर्ल्ड का, जगत का अधिकरण का क्रिया अज्ञान से होती है. नहीं तो अधिकरण क्रिया होती है. तो अज्ञान से होती है सब. और ज्ञान से सब फलाश हो जाता है. कुछ होता है वो भ्रांति भी नहीं है. नहीं नहीं, भ्रांति नहीं, सच्ची बात है. हाँ, यथार्थ है. वर्ल्ड इज रिलेटिव करेक्ट और ब्रह्म इज रियल करेक्ट. वो दोनों करेक्ट है. वो भ्रांति भ्रांति नहीं है. मिथ्या मिथ्या नहीं है. हाँ, नहीं इल्यूजन है. नहीं, सच्ची बात है. किंतु यथार्थ मतलब रिलेटिव है. विनाशी सत्य है और वो अविनाशी सत्य है. सनातन सत्य है. आप तो महात्मा का दर्शन हमको हो गया. बहुत अच्छी हम तो रमेश भाई मिले. विराट की विलिप मानने वाला, विराट को पिछाड़ने वाला. नहीं, हमें तो यही प्रसन्नता हुई ना कि एक विराट का दर्शन करने वाले व्यक्ति और मिले. हमको तो ये प्रसन्नता हुई कि विराट के दर्शन करने वाले एक और मिले. और एक और व्यक्ति मिले. विराट के दर्शन करने वाली एक और व्यक्ति मिली हमको. बरोबर. और आपकी भाषा हमने देखी तो हमें लगा कि आपकी भाषा तो हमारी भाषा से बिल्कुल भिन्न नहीं. अभी एक ही भाषा में बोल रहे हैं. दुनिया राग द्वेष की. हाँ, राग द्वेष का व्यापारी है. मतलब विराट का व्यापारी कूक तो फिर कूक होता है. एम कहते कि आपनी जयरे वाणी वाँची ત્યારે એમ લાગ્યું કે આમ અમારી ભાષાથી જુદી ભાષા છે જ નહીં, એક જ ભાષા છે આપણી. અમારી એ ચીજ અમારી નહીં. આત્મા વો ચીજ ટેપ રેકોર્ડ.